શ્રી નારદ પુરાણ ઉત્તર ભાગ અધ્યાય 145 રાજા ઇન્દ્રદ્યુમ્ન દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની સ્તુતિ. મોહિની બોલી, મુનિશ્રેષ્ઠ, પૂર્વકાળમાં મહારાજ ઇન્દ્રદ્યુમ્ને શ્રીકૃષ્ણ વગેરેની પ્રતિમાઓનું નિર્માણ કઈ રીતે કરાવ્યું? ભગવાન લક્ષ્મીપતિ તેમના પર કઈ રીતે સંતુષ્ટ થયા? બધી વાતો મને કહો. પુરોહિત વસુએ કહ્યું, ચારુનય અને વેદતુલ્ય પુરાણની વાર્તા સાંભળો. હું શ્રીકૃષ્ણ વગેરેની પ્રતિમાઓના પ્રગટ થવાનું પ્રાચીન વૃત્તાંત કહું છું, સાંભળો. રાજા ઇન્દ્રધૂમને અશ્વમેઘ નામક યજ્ઞનું અનુષ્ઠાન અને પ્રાસાદ નિર્માણનું કાર્ય પૂર્ણ થઈ ગયા બાદ તેમના મનમાં સતત પ્રતિમાઓ માટે ચિંતા થવા લાગી. તેઓ વિચારવા લાગ્યા, કયો ઉપાય કરવો જેથી સર્જન પાલન અને સંહાર કરનારા સંપૂર્ણ લોકોના સર્જક દેવેશ્વર ભગવાન પુરુષોત્તમના મને દર્શન થાય. આની ચિંતામાં લીન રહેવાના કારણે મહારાજને ન રાત્રે નિંદ્રા આવતી હતી, ન દિવસે. તેઓ ન તો વિવિધ પ્રકારના ભોગ ભોગવતા હતા, કે સ્નાન કે ન સ્નાન કે શૃંગાર પણ કરતા હતા. આ પૃથ્વી પર પથ્થર, લાકડું અથવા ધાતુ એ ત્રણમાંથી ભગવાન વિષ્ણુની યોગ્ય પ્રતિમા થઈ શકે, જેમાં ભગવાનના બધા લક્ષણોને સારી રીતે અંકિત કરી શકાય. આ ત્રણ પદાર્થોમાંથી કઈ પ્રતિમા ભગવાનને પ્રિય તથા સંપૂર્ણ દેવતાઓ દ્વારા પૂજિત થશે, જેની સ્થાપના કરવાથી ભગવાન પ્રસન્ન થાય? આ પ્રકારની ચિંતામાં રહીને તેમણે 5 રાત્રિની વિધિથી ભગવાન પુરુષોત્તમનું પૂજન કર્યું અને અંતમાં ધ્યાનમગ્ન થઈને રાજાએ આ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરી. ઇન્દ્રદ્યુમ્ન બોલ્યા, વાસુદેવ, તમને નમસ્કાર છે. તમે મોક્ષના કારણ છો, તમને મારા નમસ્કાર છે. સંપૂર્ણ લોકના સ્વામી પરમેશ્વર, તમે આ જન્મ મૃત્યુરૂપી સંસાર સાગરથી મારો ઉદ્ધાર કરો. હે પુરુષોત્તમ, તમારું સ્વરૂપ નિર્મળ આકાશ સમાન છે, તમને નમસ્કાર છે. સૌને પોતાના તરફ ખેંચનારા શંકરસણ, તમને પ્રણામ છે. હે ધરણીધર, તમે મારી રક્ષા કરો. ભગવાન, તમારું શ્રીઅંગ મેઘશ્યામ છે. ભક્તવત્સલ, તમને નમસ્કાર છે. હે સંપૂર્ણ દેવતાઓના નિવાસસ્થાન, તમને નમસ્કાર છે. હે દેવપ્રિય, તમને પ્રણામ છે. હે નારાયણ, તમને નમસ્કાર છે. તમે મુજ શરણાગતની રક્ષા કરો. નીલ મેઘ જેવી આભાવાળા ઘનશ્યામ, તમને નમસ્કાર છે. દેવ પૂજિત પરમેશ્વર, તમને પ્રણામ છે. હે વિષ્ણુ, હે જગન્નાથ, હું ભવસાગરમાં ડૂબેલો છું, મારો ઉદ્ધાર કરો. પૂર્વકાળમાં મહાવરાહરૂપ ધારણ કરીને તમે જે રીતે જળમાં ડૂબી ગયેલી પૃથ્વીનો ઉદ્ધાર કર્યો હતો, તે જ પ્રમાણે મારો પણ દુઃખરૂપ સમુદ્રમાંથી ઉદ્ધાર કરો. હે કૃષ્ણ, તમારી વરદાયક મૂર્તિઓનું મેં સ્તવન કર્યું છે. આ બળદેવ વગેરે જે અલગ અલગ સ્થિત છે, તે બધાના રૂપમાં તમે જ વિરાજમાન છો. હે દેવેશ, હે પ્રભુ, હે અચ્યુત, ગરુડ વગેરે પાર્ષદો, આયુધો સહિત ઇન્દ્ર વગેરે દિક્પાલ તમારા જ અંગ છે. હે દેવેશ, તમે મને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનારું વરદાન આપો. હે હરે, તમે એકમાત્ર વ્યાપક ચેતન સ્વરૂપ તથા નિરંજન છો. તમારું જે પરમ સ્વરૂપ છે, તે ભાવ અને અભાવથી રહિત, નિર્લેપ, નિર્મળ, સૂક્ષ્મ, કુટસ્થ, અચલ, ધ્રુવ, સમસ્ત ઉપાધિઓથી વિમુક્ત અને સત્તા માત્ર રૂપે સ્થિત છે. હે પ્રભુ, તેને દેવતાઓ પણ જાણતા નથી, પછી હું ક્યાંથી જાણી શકું? તેનાથી ભિન્ન તમારું જે બીજું સ્વરૂપ છે, તે પિત્તાંબરધારી અને 4 ભુજાઓથી યુક્ત છે. તેના હાથોમાં શંખ, ચક્ર અને ગદા સુશોભિત છે. તે મુગટ અને બાજુબંધ ધારણ કરે છે. તેનું વૃક્ષસ્થળ શ્રી વત્સચન્યથી યુક્ત છે તથા તે વનમાળાથી વિભૂષિત રહે છે. દેવતા તથા તમારા અન્ય અન્ય શરણાગત ભક્ત તેની પૂજા કરે છે. હે દેવ, તમે સંપૂર્ણ દેવતાઓમાં શ્રેષ્ઠ તથા ભક્તોને અભય આપનારા છો. મનોહર કમળ જેવા નેત્રોવાળા પ્રભુ, હું વિષયોના સમુદ્રમાં ડૂબી રહ્યો છું, તમે મારી રક્ષા કરો. હે લોકેશ, હું તમારા સિવાય મારા બીજા કોઈ શરણ્યને જોતો નથી. હે કમલાકાંત, હે મધુસૂદન, તમે મારા પર પ્રસન્ન થાઓ. હું વૃદ્ધાવસ્થા અને અનેક વ્યાધિઓથી યુક્ત હોવાથી નાના પ્રકારના દુઃખોથી પીડિત છું તથા પોતાના કર્મબંધનથી બંધાઈને હર્ષશોકથી મગ્ન થઈને વિવેક શૂન્ય થઈ ગયો છું. અત્યંત ભયંકર ઘોર સંસાર સમુદ્રમાં પડ્યો છું. આ ભવસાગર વિષયરૂપી જળરાશિના કારણે દુસ્તર છે. એમાં રાગ દ્વેષરૂપી મત્સ્ય ભરેલા છે. ઇન્દ્રિયરૂપી વમળોથી એ બહુ બિહામણો પ્રતીત થાય છે. એમાં તૃષ્ણા અને શોકરૂપી લહેરો ઉઠી રહે છે. અહીંનો કોઈ આશ્રય છે ન અવલંબન, આ સારહીન તથા અતિ ચંચળ છે. હે પ્રભો, માયાથી મોહિત થઈને આમાં ચિરકાળથી ભટકી રહ્યો છું. હજારો ભિન્ન ભિન્ન યોનિઓમાં વારંવાર જન્મ લઉં છું. હે પ્રભો, દેવતા, પશુ પક્ષી મનુષ્ય તથા અન્ય ચરાચર પ્રાણીઓમાં એવું કોઈ સ્થાન નથી જ્યાં હું ગયો ન હોઉં. હે ઈશ્વર શ્રેષ્ઠ, જેમ રેંટમાં બાંધેલી રસ્સીથી બંધાયેલા ઘડા બધી બાજુ જાય છે, ક્યારેક નીચે ક્યારેક ઉપર જાય છે, તેમ હું કર્મરૂપી રસ્સીમાં બંધાઈને દેવયોગથી ઉપર નીચે તથા મધ્યના લોકમાં ભટકતો રહું છું. આ પ્રમાણે આ સંસાર ચક્ર અતિ ભયાનક અને રોમાંચકારી છે. હું એમાં દીર્ઘકાળથી ઘૂમી રહ્યો છું, પરંતુ કદી મને એનો અંત દેખાતો નથી, સમજાતું નથી. હવે હું શું કરું? હે હરે, મારી સંપૂર્ણ ઇન્દ્રિયો વ્યાકુળ થઈ ગઈ છે. હું શોક અને તૃષ્ણાથી આક્રાંત થઈને હવે ક્યાં જાઉં? મારી ચેતના લુપ્ત થઈ રહી છે. હે દેવ, આ સમયે વ્યાકુળ થઈને હું તમારા શરણે આવ્યો છું. હે શ્રી કૃષ્ણ, હું સંસાર સાગરમાં ડૂબીને દુઃખ ભોગવી રહ્યો છું, મને બચાવો. હે જગન્નાથ, જો તમે મને પોતાનો ભક્ત માનો છો તો મારા પર કૃપા કરો. તમારા સિવાય બીજો કોઈ બંધુ નથી જે મારા તરફ દ્રષ્ટિ કરશે. હે દેવ, હે પ્રભુ, તમારા જેવા સ્વામીના શરણે આવીને મને જીવન મરણ અથવા યોગક્ષેમને માટે ક્યાંય પણ ભય નથી. હે હરે, પોતાના કર્મોથી બંધાયેલો હોવાના કારણે મારો જ્યાં ક્યાંય પણ જન્મ થાય ત્યાં સર્વદા તમારામાં મારી અચળ ભક્તિ રહે. હે દેવ, તમારી આરાધના કરીને દેવતા, દૈત્ય, મનુષ્ય તથા અન્ય સંયમી પુરુષોએ પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, પછી તમારી ઉપાસના કોણ નહીં કરે? હે ભગવાન, બ્રહ્મા વગેરે દેવતાઓ પણ તમારી સ્તુતિ કરવામાં સમર્થ નથી, પછી અલ્પ બુદ્ધિથી હું તમારી સ્તુતિ કઈ રીતે કરી શકું? તમે પ્રકૃતિથી પર છો, તેથી હે દેવેશ્વર, તમે ભક્તના સ્નેહને વશ થઈને મારા પર પ્રસન્ન થાઓ. હે દેવ, મેં ભક્તયુક્ત ચિત્તે તમારી જે સ્તુતિ કરી છે તેનો સ્વીકાર કરો. હે વાસુદેવ, તમને નમસ્કાર છે. અધ્યાય 146 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.